શ્રીમદ ભાગવત સાતમો સ્કંદ બીજો અધ્યાય હિરણાક્ષનો વધ થવાથી હિરણ્યકશિપુએ પોતાની માતા અને કુટુંબીઓને સમજાવવા. નારદજીએ કહ્યું, હે રાજન, વરાહ અવતાર ધારણ કરીને ભગવાને હિરણાક્ષને મારી નાખ્યો ત્યારે ભાઈના આ પ્રમાણે માર્યા જવાથી હિરણ્યકશિપુ રોષથી બળી ઉઠ્યો અને શોક સંતપ્ત થઈ ગયો. તે ક્રોધથી કાંપતો પોતાના દાંતોથી વારંવાર હોઠ ચાવવા લાગ્યો. ક્રોધથી ભભૂકતી આંખોની આગના ધુમાડાથી છવાયેલા આકાશ તરફ જોતો જોતો તે કહેવા લાગ્યો. તે સમયે વિકરાળ દાઢો, આગ ઓકતી ઉગ્ર દ્રષ્ટિ અને ચડેલા ભવાને કારણે તેનું મોઢું જોયું જતું ન હતું. ત્રિશુળ ઉઠાવીને તેણે ભરી સભામાં દ્રિમૂર્ધા, ત્રક્ષ, શંબર, સતબાહુ, હયગ્રીવ, નમુચી, પાક, ઇલવલ, વિપ્રચિતિ, પુલોમા, શકુન વગેરેને સંબોધીને કહ્યું, અરે દેત્યો અને દાનવ, તમે બધા મારી વાત સાંભળો અને ત્યાર પછી હું જેમ કહું તેમ કરો. તમે એ જાણો જ છો કે મારા શુદ્ર શત્રુઓએ વિષ્ણુ દ્વારા મારા પરમ પ્રિય અને હિતેચ્છુ ભાઈ હિરણાક્ષને મરાવી નાખ્યો છે. જોકે તે વિષ્ણુ દેવો અને દૈત્યો બંને પ્રત્યે સમભાવી છે, તો પણ સ્તુતિ કરીને દેવોએ તેને પોતાના પક્ષે કરી લીધો છે. આ વિષ્ણુ પહેલાં તો ઘણો શુદ્ધ અને નિષ્પક્ષ હતો, પણ હવે માયાથી વરાહ વગેરે રૂપ ધારણ કરવા લાગ્યો છે અને પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગયો છે. બાળકની જેમ જે તેની સેવા કરે તેના પક્ષે તે થઈ જાય છે. તેનું ચિત્ત સ્થિર નથી રહ્યું. હવે હું પોતાના શૂળથી તેનું ગળું કાપી નાખીશ અને તેના લોહીની ધારાથી પોતાના રુધિરભ્રમી ભાઈનું તર્પણ કરીશ, ત્યારે જ કદાચ મારા હૃદયની પીડા શાંત થશે. તે માયાવી શત્રુનો નાશ થઈ જવાથી બધા દેવો ઝાડનું મૂળ કપાઈ જવાથી સુકાઈ જતી ડાળીઓની જેમ આપોઆપ જ સુકાઈ જશે, કારણ કે વિષ્ણુ જ તેમના પ્રાણ છે. તેથી તમે અત્યારે જ પૃથ્વી પર જાઓ. આજકાલ ત્યાં બ્રાહ્મણો અને ક્ષત્રિયોનો ઘણો વધારો થઈ ગયો છે. ત્યાં જે લોકો તપ, યજ્ઞ, સ્વાધ્યાય, વ્રત, દાન વગેરે શુભ કર્મો કરી રહ્યા હોય તે બધાને મારી નાખો. વિષ્ણુનું મૂળ છે બ્રાહ્મણોના ધર્મકર્મ, કારણ કે યજ્ઞ અને ધર્મ જ તેના સ્વરૂપ છે. દેવો, ઋષિઓ, પિતૃઓ, સમસ્ત પ્રાણીઓ અને ધર્મનો તે જ પરમ આશ્રય છે. જ્યાં જ્યાં બ્રાહ્મણો, ગાયો, વેદ, વર્ણાશ્રમ અને ધર્મકર્મ હોય તે જનપદોમાં તમે જાઓ અને તેમને બાળી નાખો, ઉજ્જળ કરી નાખો. દૈત્યો તો સ્વભાવે જ લોકોને પીડા આપીને સુખી થનારા છે. તે બધાઓએ દૈત્યરાજ હિરણ્યકશિપુની આજ્ઞા ઘણા આદરથી માથું નમાવીને સ્વીકારી લીધી અને તે અનુસાર તેઓ પ્રજાજનોને પીડવા લાગ્યા. તેમણે નગરો, ગામો, વ્રજ એટલે ગાયોના નિવાસ સ્થાનો, ઉદ્યાનો, ખેતરો, વિશ્રાંતિ સ્થાનો, ઋષિઓના આશ્રમો, રત્ન વગેરેની ખાણો, ખેડૂતોની વસ્તીઓ, તળેટીના ગામો, નેસડાઓ, ભરવાડોના વસવાટો, વેપારના કેન્દ્રો એવા મોટા મોટા શહેરો તે બધાને બાળી મૂક્યા. કેટલાક દૈત્યોએ ખોદવાના હથિયારોથી મોટા મોટા પુલ, કોટ કાંગરા અને નગરના દરવાજાઓ તોડી ફોડી નાખ્યા તથા બીજા કેટલાક કુહાડીઓથી ફળિયા ફૂલિયા હરિયા ભર્યા વૃક્ષો કાપી નાખ્યા. કેટલાક દૈત્યોએ સળગતા લાકડાઓથી લોકોના ઘર બાળી નાખ્યા. આ પ્રમાણે દૈત્યોએ નિર્દોષ પ્રજાને ભારે પીડિત કરી મૂકી. તે સમયે દેવો સ્વર્ગ છોડીને ગુપ્ત વેશે પૃથ્વી પર વિચરણ કરતા હતા. હે યુધિષ્ઠિર, ભાઈના મૃત્યુને લીધે હિરણ્યકશિપુને ઘણું દુઃખ થયું હતું. જ્યારે તેની અંત્યેષ્ટિ ક્રિયા વગેરેથી પરવાર્યો ત્યારે પોતાના ભત્રીજાઓ શકુનિ સંબર ધૃષ્ટ ભૂત સંતાપન વૃક કાલનાભ મહાનાભ હરિશ્રમશ્રુ અને ઉત્કચને સાંત્વન આપ્યું. તેમની માતા ઋષાભાનુને તથા પોતાની માતા દીતીને દેશકાળ અનુસાર મધુર વાણીથી સમજાવતા તેણે કહ્યું, હિરણ્યકશિપુએ કહ્યું, મારી વહાલી માતા, વહુ અને પુત્રો, તમારે વીર હિરણ્યાક્ષ માટે કોઈ પ્રકારનો શોક કરવો જોઈએ નહીં. વીર પુરુષો તો એવું જ ઈચ્છે છે કે યુદ્ધભૂમિમાં પોતાના શત્રુઓ સામે તેમને હંફાવીને પોતે પ્રાણ ત્યાગ કરી દે. વીરો માટે આવું જ મૃત્યુ પ્રશંસનીય છે. હે દેવી, જેમ પરબ પર ઘણા બધા લોકો એકઠા થઈ જાય છે પરંતુ તેમનું એ હળવું મળવું થોડા સમય માટેનું જ હોય છે, બરાબર એવી જ રીતે જીવો પણ પોતાના કર્મોનો ભેદ નસીબ જોગે મળે છે અને ફીખૂટા પડે છે. વાસ્તવમાં આત્મા તો નિત્ય અવિનાશી શુદ્ધ સર્વગત સર્વજ્ઞ છે અને દેહ ઇન્દ્રિયો વગેરેથી વિભિન્ન છે. તે અવિદ્યાને લીધે જ શરીર વગેરેની સૃષ્ટિ રચીને ભોગોના સાધનભૂત સૂક્ષ્મ શરીરનો સ્વીકાર કરે છે. જેમ હાલતા પાણીની સાથે સાથે તેમાં પ્રતિબિંબિત થતા વૃક્ષો પણ હાલતા હોય એમ દેખાય છે અને ફેરવવામાં આવતી આંખની સાથે સાથે સગળી પૃથ્વી જ જાણે ફરતી હોય એમ દેખાય છે. તેવી જ રીતે હે કલ્યાણી, વિષયોને કારણે મન ભટકવા લાગે છે અને મન સાથે તાદાત્મ્ય કરીને તે નિર્વિકાર હોવા છતાં તે પણ ભટકવા લાગે છે. પરંતુ નિર્વિકાર હોવા છતાં વાસ્તવમાં આત્માનો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથે કોઈ પણ સંબંધ નથી. બધી રીતે શરીર રહિત આત્માને શરીર સમજી લેવો એનું જ નામ અજ્ઞાન છે અને એનાથી જ પ્રિય કે અપ્રિય વસ્તુઓનું મળવું કે વિખૂટાત પડવું થાય છે. એનાથી જ કર્મોની સાથે સંબંધ થઈ જવાને કારણે સંસારમાં ભટકવું પડે છે. જન્મ મરણ અનેક પ્રકારના શોક અવિવેક ચિંતા અને વિવેક વિસ્મરણ એ બધાનું કારણ આજ આ અજ્ઞાન જ છે. આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ છે જે મૃત્યુ પામેલા મનુષ્યના સગા સંબંધીઓ સાથેનો યમરાજનો વાર્તાલાપ છે. તમે ધ્યાનથી તે સાંભળો. ઉશિનર દેશમાં એક મહાન યશસ્વી રાજા હતો. તેનું નામ હતું સુયજ્ઞ. યુદ્ધમાં શત્રુઓને તેણે મારી નાખ્યો ત્યારે તેના ભાઈબંધુઓ તેને વટડાઈને બેસી ગયા. તેનું રત્ન જડિત કવચ છિન્ન ભિન્ન થઈ ગયું હતું. ઘરેણા અને માળાઓ નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા હતા. બાણોના પ્રહારથી તેનું હૃદય પણ વિંધાઈ ગયું હતું. શરીર લોહીથી લથબથ હતું. વાળ વિખેરાઈ ગયા હતા. આંખો બહાર આવી ગઈ હતી. ક્રોધના કારણે દાંતોથી તેના હોઠ દબાયેલા હતા. કમળ જેવું મુખ ધૂળથી ઢંકાઈ ગયું હતું. યુદ્ધમાં તેના શસ્ત્રો અને તેના હાથ કપાઈ ગયા હતા. દેવવસાત પોતાના પતિ ઉશિનર નરેશની આવી દશા થયેલી જોઈને રાણીઓને ઘણું દુઃખ થયું. હા નાથ, અમે અભાગણીઓ તો વગર મોતે મારી ગઈ, એમ કહીને તેઓ વારંવાર જોરથી છાતી કૂટતી પોતાના પતિના ચરણો પાસે ઢળી પડી. તેઓ જોર જોરથી એટલું રડવા લાગી કે તેમના સ્તન પરના ચંદન સાથે ભળીને ભળી જઈને વહેતા લાલ લાલ આંસુઓએ પ્રિયતમના ચરણ કમળ પખાળી લીધા. તેમના વાળ અને ઘરેણા આમ તેમ વિખરાઈ ગયા. તેઓ કરુણ આક્રંદ સાથે વિલાપ કરી રહી હતી, જેને સાંભળીને મનુષ્યના હૃદયમાં શોકનો સંચાર થઈ જતો હતો. અરે હાય, વિધાતા ઘણો ક્રૂર છે. હે સ્વામી, તેણે જ આજે તમને અમારી આંખો આગળથી અદૃશ્ય કરી દીધા. પહેલાં તો તમે સમસ્ત દેશવાસીઓના જીવનદાતા હતા, પણ આજે તેણે જ તમને એવા બનાવી દીધા કે તમે અમારો શોક વધારી રહ્યા છો. હે પતિદેવ, તમે ખૂબ કૃતજ્ઞ છો કે અમારી થોડી સરખી સેવાને પણ ઘણી કરીને માનતા નથી. હાય, હવે તમારા વિના અમે કેવી રીતે રહી શકશું? અમે તો તમારા ચરણોની દાસીઓ છીએ. હે વીરશ્રેષ્ઠ, તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં જ આવવાની અમને પણ આજ્ઞા આપો. તેઓ પોતાના પતિનું શબ પકડીને આ પ્રમાણે વિલાપ કરતી હતી. તે શબને અગ્નિદાહ માટે ત્યાંથી લઈ જવા દેવાની તેમની ઈચ્છા થતી ન હતી. એટલામાં જ સૂર્યાસ્ત થઈ ગયો. તે સમયે ઉશિનર નરેશના સંબંધીઓએ જે વિલાપ કર્યો હતો તે સાંભળીને સ્વયં યમરાજ બાળકના વેશમાં ત્યાં આવ્યા અને તેમણે તે લોકોને કહ્યું. યમરાજે કહ્યું, અહો આશ્ચર્ય છે, આ લોકો તો મારા કરતાંય પીઢ છે. લોકોનું જન્મવું અને મરવું બરાબર જુએ છે, છતાં પણ આટલા મૂઢ થઈ રહ્યા છે. અરે, આ મનુષ્ય જ્યાંથી આવ્યો હતો ત્યાં જ ચાલ્યો ગયો. આ લોકોએ પણ એક ને એક દિવસ ત્યાં જ જવાનું છે, તો પછી લોકો વ્યર્થ શા માટે આટલો શોક કરે છે? અમે તો તમારા કરતા લાખ ગણા સારા છીએ, પરમ ધન્ય છીએ, કારણ કે અમારા માતા પિતાએ અમને છોડી દીધા છે. અમારા શરીરમાં પર્યાપ્ત શક્તિ પણ નથી, તો પણ અમને કોઈ ચિંતા નથી. વરુ વગેરે હિંસક પ્રાણીઓ અમને કશી હાનિ પહોંચાડી શકતા નથી. જેણે ગર્ભમાં રક્ષણ કર્યું હતું તે જ આ જીવનમાં પણ અમારું રક્ષણ કરતો રહે છે. હે દેવીઓ, જે અવિનાશી ઈશ્વર પોતાના આનંદ ખાતર આ જગતનું સર્જન કરે છે, પાલન કરે છે અને નાશ કરી દે છે તે પ્રભુનું આ જગત તો એક રમકડું માત્ર છે. તે આ ચરાચર જગતને શિક્ષા, દંડ કે પુરસ્કાર આપવામાં સમર્થ છે. ભાગ્ય અનુકૂળ હોય તો રસ્તામાં પડી ગયેલી વસ્તુ પણ જેમની તેમ પડી રહે છે, પરંતુ ભાગ્ય પ્રતિકૂળ થવાથી ઘરની અંદર તિજોરીમાં મૂકેલી વસ્તુ પણ ખોવાઈ જાય છે. જીવ જંગલમાં પણ કોઈના સહારા વિના દૈવની કૃપાદૃષ્ટિથી ઘણા સમય સુધી જીવતો રહે છે, પરંતુ દૈવના વિપરીત થવાથી ઘરમાં સુરક્ષિત રહેલો હોવા છતાં પણ તે મરી જાય છે. હે રાણીઓ, બધા પ્રાણીઓનું મૃત્યુ પોતાના પૂર્વજન્મોના કર્મોની વાસના અનુસાર સમય આવીએ થાય છે, અને તે જ અનુસાર તેમનો જન્મ પણ થાય છે. પરંતુ આત્મા શરીરથી અત્યંત ભિન્ન છે, તેથી તે તેનામાં રહેલો હોવા છતાં પણ તેના જન્મ મૃત્યુ સાથે તેને કોઈ સંબંધ નથી. જેમ મનુષ્ય પોતાના મકાનને પોતાનાથી અલગ અને માટીનું બનેલું સમજે છે, તેવી જ રીતે આ શરીર પણ આત્માથી અલગ અને માટીનું બનેલું છે. મનુષ્ય મોહને લીધે તેને પોતાનું સમજી લે છે. જેમ પાણીનો વિકાર પરપોટો છે, માટીનો વિકાર ઘડો છે અને સોનાનો વિકાર દાગીના છે, તે બધા રૂપાંતર થઈને નષ્ટ થઈ જાય છે. તેવી જ રીતે જળ, માટી અને તેજ આદિ તત્વોના વિકારથી બનેલું આ શરીર પણ કાળના પ્રભાવથી બને છે અને નષ્ટ થઈ જાય છે. જેમ લાકડામાં રહેલો વ્યાપક અગ્નિ સ્પષ્ટપણે જ તેનાથી અલગ છે, જેમ શરીરમાં રહેવા છતાં વાયુનો તેની સાથે કોઈ સંબંધ નથી, જેમ આકાશ સર્વત્ર એક સરખું વ્યાપ્ત રહેવા છતાં પણ કોઈના એ ગુણ અને દોષથી લેપાતું નથી, તેવી જ રીતે સમસ્ત દેહ અને ઇન્દ્રિયોમાં રહેનારો અને તેમનો આશ્રયભૂત આત્મા પણ તેમનાથી અલગ છે અને નિર્લિપ્ત છે. હે મૂર્ખાઓ, જેના માટે તમે બધા શોક કરી રહ્યા છો, તે સુયજ્ઞ નામનું શરીર તો તમારી સામે પડેલું છે. તમે તેને જ જોતા હતા. તેનામાં જે સાંભળનારો અને બોલનારો હતો તે તો ક્યારેય કોઈને દેખાતો ન હતો. તો પછી આજે પણ તે ન દેખાતો હોય તો એમાં શું શોક શા માટે? પ્રાણ જ બોલનારો અને સાંભળનારો હતો તે નીકળી ગયો, એવી તમારી માન્યતા મૂર્ખતા ભરેલી છે. કારણ કે સુષુપ્તિના સમયે પ્રાણ તો રહે જ છે, છતાં પણ તે નથી બોલતો કે નથી સાંભળતો. શરીરમાં બધી ઇન્દ્રિયોની ચેષ્ટાના હેતુભૂત જે પ્રાણ છે તે પ્રધાન હોવા છતાં પણ બોલનારો કે સાંભળનારો હોતો નથી, કારણ કે તે જડ છે. શરીર અને ઇન્દ્રિયો વડે બધા પદાર્થોનો દ્રષ્ટા જે આત્મા છે તે શરીર અને પ્રાણ બંનેથી ભિન્ન છે. જો કે તે પરિછિન્ન વિભક્ત નથી, વ્યાપક છે, તો પણ પાંચ ભૂતો ઇન્દ્રિયો અને મનથી યુક્ત ઊંચ નીચ દેવ મનુષ્ય પશુ પક્ષી વગેરે શરીરોને ગ્રહણ કરે છે અને પોતાની વિવેક શક્તિથી મુક્ત પણ થઈ જાય છે. વાસ્તવમાં તે આત્મા આ બધાથી અલગ છે. જ્યાં સુધી તે પાંચ પ્રાણ, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિયો, બુદ્ધિ અને મન આ 17 તત્વોથી બનેલા લિંગ શરીર સાથે સંલગ્ન રહે છે, ત્યાં સુધી કર્મોથી બંધાયેલો રહે છે. અને આ બંધનને કારણે જ માયાને લીધે થતા મોહ અને ક્લેશ બરાબર તેની પાછળ પડેલા રહે છે. પ્રકૃતિના ગુણોને તથા તેમનાથી બનેલી વસ્તુઓને સત્ય સમજવા અથવા કહેવા એ મિથ્ય દુરાગ્રહ છે. મનોરથ વેળાની કલ્પિત અને સ્વપ્ન વેળાએ દેખાતી વસ્તુઓની જેમ જ ઇન્દ્રિયો વડે જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે બધું મિથ્યા અસત છે. તેથી શરીર અને આત્માનું તત્વ જાણનારા મનુષ્ય નથી તો અનિત્ય શરીર માટે શોક કરતા કે નથી તો નિત્ય આત્મા માટે શોક કરતા. પરંતુ જ્ઞાનની દ્રઢતા નહીં હોવાને કારણે જે લોકો શોક કરતા રહે છે તેમના સ્વભાવને બદલવાનું ઘણું મુશ્કેલ છે. કોઈ જંગલમાં એક પારધી રહેતો હતો. પારધી તે કેવો? જાણે વિધાતાએ પક્ષીઓના કાળના રૂપમાં જ તેને રચ્યો હતો. ક્યાંય પણ તે ઝાડ બિછાવતો બસ લલચાવીને પક્ષીઓને ફસાવી જ લેતો. એક દિવસ તેણે કુલિંગ પક્ષીના એક યુગલને ચારો ચણતા જોયું. તે પારધીએ તે પૈકી માદા પક્ષીને તો તરત જ ફસાવી દીધું. કાળવસાત તે કુલિંગ માદા ઝાડના ફંદામાં ફસાઈ ગઈ. નર પક્ષીને પોતાની માદાની વિપત્તિ જોઈને ભારે દુઃખ થયું. તે બિચારો તેને છોડાવી શકે એમ તો હતો નહીં. બસ સ્નેહને લીધે તે બિચારી માદા માટે વિલાપ કરવા લાગ્યો. તે કહેવા લાગ્યો, આમ તો વિધાતા સર્વ કાંઈ કરી શકે છે, પરંતુ તે છે ઘણો જ નિર્દય. આ મારી સહચરી એક તો રહી સ્ત્રી જાત, અને બીજું મુજ અભાગ્યા સારું શોક કરતી હતી કરતી તે ઘણી દિનતાથી તરફડી રહી છે. એને લઈને તે વિધાતા કરશે શું? એને આનંદ થતો હોય તો મને લઈ જાય, આના વિના હું પોતાનું અધૂરું વિધુરું જીવન કે જે દિનતા અને દુઃખથી ભરેલું છે તે લઈને શું કરીશ? હજી તો મારા અભાગ્યા બચ્ચાઓને પાંખો પણ ફૂટી નથી, પૂરી ફૂટી નથી. પત્નીના મરી જવાથી તે માં વિહોણા બચ્ચાઓને હું કેવી રીતે પાળીશ? અરે, મારામાં તેઓ પોતાની માતાની વાટ જોઈ રહ્યા હશે. આ રીતે તે કુલિંગ નર ઘણો બધો વિલાપ કરવા લાગ્યો. પોતાની સહચરીના વિયોગથી તે દુખાતુર થઈ રહ્યો હતો. આંસુઓને લીધે તેનું ગળું રૂંધાઈ ગયું હતું. ત્યાં સુધીમાં તો કાળની પ્રેરણાથી પાસે જ સંતાઈ રહેલા તે પારધીએ એવું બાણ માર્યું કે તે પણ ત્યાં જ મૃત્યુ પામ્યું. હે મૂર્ખ રાણીઓ, તમારી પણ આ જ દશા થવાની છે. તમને પોતાનું મૃત્યુ તો દેખાતું નથી અને એના માટે રડી રહી છો, છાતી કૂટી રહી છો. જો તમે 100 વર્ષ સુધી આ જ રીતે શોકને લીધે છાતી કૂટતી રહેશો તો પણ હવે તમે આને મેળવી શકશો નહીં. હિરણ્યકશિપુએ કહ્યું, તે યમરાજ રૂપે આવેલા નાના સરખા બાળકની આ વિજ્ઞાનપૂર્ણ વાતો સાંભળીને તે બધા જ વિસ્મય પામ્યા. ઉશિનર નરેશના ભાઈબંધુઓ અને તેની પત્નીઓએ એ વાત સમજી લીધી કે સમસ્ત સંસાર અને એના સુખ દુઃખ એ બધું જ અનિત્ય અને મિથ્યા છે. યમરાજ આ ઉપાખ્યાન સંભળાવીને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. પછી સગા સંબંધીઓએ પણ સુયજ્ઞની અંત્યેષ્ટિ ક્રિયા કરી. તેથી તમે બધા પણ પોતાને માટે કે બીજા કોઈના એ માટે શોક ન કરો. આ સંસારમાં કોણ આત્મા છે અને કોણ આત્માથી ભિન્ન, શું પોતાનું છે અને શું પારકું, પ્રાણીઓને અજ્ઞાનને કારણે જ આ પોતાનું પારકું એવો દુરાગ્રહ થઈ રહ્યો છે. આ ભેદ બુદ્ધિનું અન્ય કોઈ કારણ નથી સિવાય કે અજ્ઞાન. નારદજી બોલ્યા, હે યુધિષ્ઠિર, પોતાની પુત્રવધુની સાથે દીપીએ હિરણ્યકશિપુની આ વાત સાંભળીને તે જ ક્ષણે પુત્ર શોક ત્યજી દીધો અને પોતાનું ચિત્ત પરમ તત્વ સ્વરૂપ પરમાત્મામાં જોડી દીધું. સાતમા સ્કંદ અંતર્ગત દીતિના શોકનું નિવારણ નામનો બીજો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.